પછી ભોગવા તો આવું આવું પડે પછી આવતા ભોવા પાછું રીબાવાનું બાકી રહે એવી વાત તો એ તો ગંદી વાત કહેવાય, એ બરોબર કહેવાય નહીં, એ સારી વાત સાચી વાત નથી. આપણે સમજી લેવું જોઈએ કે આ રીબાય છે તેને અંત લાવવો જ જોઈએ. એમ કેમ તારે એમ કે અધિકાર નથી, કોઈ અધિકાર નથી. આપણે દવા કરવાનો અધિકાર છે, સેવા કરવાનો અધિકાર છે, કોઈને મારવાનો અધિકાર કોઈ કોઈ નથી. તેથી આપણું ભલું શું થયું કે છે? તેથી આપણું ભલું શું થયું? મારવાથી શું ભલું થાય? મારવાથી તમે જુઓ આ દેશ મનુષ્ય પણ જતરે, મનુષ્ય પણ જતરે, જે જે દેશો આજે સારા કેવડા રહે, મનુષ્ય પણ જતરે મારવાથી આપણા લોકો ભાગીને અહીંયા જ નાથી જાય છે. આજે અમેરિકા કોઈ કહેવા જરૂર ના હોય પણ શું કરે, શક્તિઓ નથી એટલે સીસી ઉગાડી કરે. શું કરે, બેભાન કરાય નઈ આત્મા છે અંદર, અને તે રેતી તદ્દન જુદો છે, તદ્દન જુદો. આ કપડો ને રે જુદા છે, એવું તદ્દન જુદો છે. આવું થાય નહી, આપણા તો પરમાત્મા છે, જેવી તેવી વસ્તુ છે. આ તો ઇગોઇઝમ છે, હું આમ કહી નાખું તેમ કહી નાખું. બરોબર છે, આપણો આત્માને ઘર તો જ ખરું ને, કહેવાય છે દેખાવ ના, પણ એ ધર્મ નથી, આ ધર્મ જ કરી રહ્યા છે. તો પછી ઉપર વાળાને કોને એકાદ નીરો મોકલી આપે? અહીંયા તમારું ના ચાલતું ઉપર જઈને કઈક કરવા આવે. ઉપર વાળાને કઈક કહો, કુદરત ફેરવશે. આમાં બીજા માણસ ને માણસ નું ગજુ નથી, એટલું બધું આ કુદરત ફેરવી રહી છે. સમજ પડે ને? ના, પણ આમાં જયારે કોઈક ધારો કે આજે બધી ઉધારી બેંકો હતી. This is the first cash bank of divine solution. And બધી જ જાતના સોલ્યુશન કેશ બેંક છે. ચલો આપણે આશીર્વાદ ઉતરે છે, આશામાં રાખવાની જરૂર નહીં. આશા આશામાં તો નિરાશ જ થઈ જશો. શું કહ્યું? હું આપને એવી આશા કરતી, આ તો કેશ બેંક આવશે તો પછી રોકડું હાથમાં આવ્યું ચાલ્યું કરું. આમાં આમાં ઘણા ખરા ને એથી વધારે દયા ખાલી દયા આયાત કરે એને, એ તો ઇગોઇઝમ છે ખાલી. બરોબર, જે દયા નું પરિણામ ના આવે એ ઇગોઇઝમ છે. જો દયા આવી એટલે ગમે તે લાખ ખાવા લઈને આપો, ગમે ત્યારે દવા વાળા ને દવા આપો, ભૂખ વાળા ને ખાવાનું આપો, કપડા વાળા ને કપડું આપો, કઈક આપવું, હેલ્પ કરવી. તો બાકી ખોટું ઈગાજું લઈને ફયા કરી એનો કશો હર્ષ નહીં. તમારા માટે કોણ દયા, કોને કોને નહીં આવતી હોય? મારા માટે તો કોઈ કોઈને ભગવાન નથી કહેતો દયા. શું કરો દયા માટે તો કહે ભગવાન ને, હું એમ નથી કહેતો દયા લાવો. તમે નાખો, તમે નાખો, પણ ભગવાન ને તો આવે રહે. ભગવાન ને બહુ દયા કરે, શી દશા થશે? એની ચિંતા કરું છું, ચિંતા હું એની જ કરું છું. એ કે છે હું ભગવાન ની ચિંતા કરું છું, ભગવાન તારું શું થશે? હા, પણ તમે કરો છો ભાઈ, એટલે તમને છૂટશે. પણ ભગવાન ને, ભગવાન ને તો લોકો જાણે, ભગવાન અમને ચિંતા કરતા છે એમ લોક માને આવું. તમે તમે કહો એવું લોક નહીં માનતા. હું તો બે પાન અવસ્થામાં એમ જ કહું છું, ભગવાન તારું શું થશે પૂછી જુઓ ત્યાં. પછી ભગવાન બીજી કઈ ખોટ જવા રહી હતી? એક વાળા થયા, અરે નિર્મમ થયા. અને કોલમ પોલ છે બધું, કે ઉપર વાળો બાપો કોઈ નથી. ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ, ધેર આર ટુ વ્યુ પોઈન્ટ્સ ટુ સોલ્વ ધી વિદ્યાઓ છે. માનતા નથી, ખોટી નથી. શું કહ્યું? મારે જ્યોતિષ ને જાણી શું કરવાનું? જ્યોતિષ મારું જુએ કે સર તમે આટલા વર્ષથી મારે કઈ એનું કઈ તારી જરૂર નથી. અત્યારે જવાય તો મને વાંધો નથી, 25 વર્ષ પછી જવાય તો વાંધો નથી, 2 વર્ષ પછી જવાય તો મને વાંધો નથી. જયારે મારું સ્ટેશન આવશે અને સ્ટેશને કહેશે કે ઉતરી જાઓ, એટલે હું તૈયાર જ છું. શું કહ્યું? એટલે મારું એમ પૂછવું છે, સાચી વાત છે, મોટી વાત નહીં પણ વિદ્યા છે, એ વિદ્યા સાયન્સ છે ને, વિદ્યા પણ એ જાણકાર નથી, જાણકાર નથી, પૂરા જાણકાર નથી, જાણકાર ખરેખર એક્ઝેક્ટ જાણકાર નથી, એટલે આપણો કોકે કોકે આપણો શું કહેવાય છે, એ કહે છે કે કોઈકે આપણો મેપ દોરી રાખ્યો છે, એ જે દોરી રાખ્યો છે એને હું ઈશ્વર કહું છું, એવું છે ને, જગત આખું એને ઈશ્વર કહે છે, તમે જેને કહો છો ને તેને જ કહે છે જગત આખું, જેને દોરી રાખ્યો છે તે, પણ એ જીવતો નથી, તમારે જીવતાનું કામ છે કે કોમ્પ્યુટરનું કામ છે, જીવતો નથી કરીને આજે એવું માનો કે આપણે સદકર્મ કરવું હોય, કોઈ સદકર્મ કરવું હોય તો પણ આપણે વચ્ચે વિક્ષેપ મળે છે, સારું જ કામ કરવું હોય, અંતર આત્માથી આપણે એમ વિચારીએ કે આજે આપણે આ એક સારું જ કામ કરવું હોય તો પણ આપણને વિક્ષેપ નડશે, જ્યારે ચાલો ખરાબ કામ કરવા જે ઊભો થયો હોય એનું શું થઈ જાય, એનું કેમ આગળ આવે, એને કેમ મારે એને એ વસ્તુને મારે મારું પોતાનું મન કેવી રીતે મનાવવું, તમે હંસરાજ છે વાત નક્કી છે, ઈશ્વરે એક રમકડું સર્જેલું છે એમાં હું એક છું, સર્જેલું હોય તો કુંભાર, તેમાં કુંભાર ને આપડે શું લેવા, કુંભાર કહેવાય, આપણે કોણ છે તપાસ કરી છે, કુંભાર તેને ગેર બધા કરે, અને રમકડું તો આ જે હંસરાજ છે એ રમકડું છે, પણ તમે કોણ, રમકડા તો કુંભાર સર્જ્યો, તમારી પોતાની તપાસ કરી દે ના કરી દે, આવું કઈ રીતે ચાલે ગપ્પે ગપુ, અરે એ તો છે, પણ આજે તારો કે તે તે કોડ છે બરોબર, આ નિવૃત્ત જીવ નથી, આમાં તે તે કોડ તો ખરું ને, એમાં તમે નેતિક છે જે મૂકશો ત્યારે એ ત્યાં વાંચતું છે બરોબર, એમાં ઇલેક્ટ્રિસિટીની ઇમ્પોર્ટન્સ વધારે કે આ ત્રણ પ્રકરણની ઇમ્પોર્ટન્સ વધારે આપો, તમે બંને ની છે, આત્માની જો એમ કેતા કે આત્મા જ એક વસ્તુ છે, ઇમ્પોર્ટન્સ ની બાબત છે, દાદા પૂછતા જ નથી, હા હું કોણ એની વાત પૂછે છે, હું તો એક કોમ્બિનેશન છું, એટલે કોમ્બિનેશન ઓફ આત્મા અને શરીર, હા તમારી ભૂલો તમને કેટલી દેખાય છે, ભૂલો તો અનેક થાય છે, તમારી ભૂલો કેટલી દેખાય છે, એક દાડામાં તમારી કેટલી ભૂલો દેખાય છે, તમારી ભૂલ કે નહીં થાય છે કે નહીં દેખાય, શું કે મને જાતે તો ઓછી દેખાય છે, કદાચ બીજાને વધારે દેખાતી હશે એમ માનવાને, મને મને જાતે તો ઓછી દેખાય છે બીજાને વધારે દેખાતી હશે, પણ એનું શું કારણ, બીજાને વધારે દેખાય તમને ઓછી દેખાય શું કારણ, તે હું જાતે જો મારી જાતને નથી જોઈ શકતો, એ હિસાબ ના, તમે પોતે જજ, તમે પોતે વકીલ ને તમે પોતે આરોપી, એ કેટલી ભૂલો નક્કી કરો, તમે ઓછામાં ઓછી તમે પોતે આરોપી વકીલે, તમે વધારે તમે બોલો કેટલી ભૂલો નક્કી થાય, બીજો માણસ બધું બહુ કાઢી આવે, કાઢી આવે ને, સાચી ખોટી એ જોવાની, જયારે તમે જજ ને તમે આરોપી બે જુદા થઈ જશો ત્યાર પછી જજમેન્ટ આવે, અત્યારે આ બધા મને જ્ઞાન આપેલું નહીં કે એમની ભૂલો બધાને એમની પોતાની ભૂલો બધી જ દેખાય, કારણ પોતે જજ તરીકે રહે, આરોપી આરોપી તરીકે, વકીલાત ને વકીલા વકીલ ને નાખી દેવું હોય કે ટીવી માં જઈને જતો રહે, ટી આપે ને વકીલ ઉભો ના રહે, તમે તો ફી હોવું આપો, વકીલ જ તમે જજે તમે આરોપી તો બોલો કે ચાલે ગોટાળ્યું, એ બરાબર, પણ જો આ એ રીતે આપણે વર્તીએ બરાબર, આરોપી જજ કે એ વકીલ એ બધું આપણે નથી એમ કહીએ તો પછી કઈ નથી, પણ મેં કહ્યું કે કઈ તો કઈ કરવી જોઈએ, આપડે કોણ છીએ, આ બધું હંસરાજ કોણ છે બધું તપાસ કરી પછી પછી આ સંસારમાં ચલાવવો પડે, એને કોલેજ છે એની સીટ તપાસ કરે, કોઈ જાણતો નથી, બાપે જાણતા નથી, દાદા જાણતા નથી, એટલે ગુરુ એ નહીં જાણતા, ગુરુ નો બાપા એ નહીં જાણતો, શું કે બધા રખડા મારેલા છે લોકો, કોઈ ફરક નાની પુરુષ નો અવતાર થાય તારે કઈ ગાવાનો ઉકેલ આવે, નહી તો આ પઝલ સોલ્વ થાય અને ચિંતા જાય. જય સચિદાન. હંસરાજભાઈ પૂછે છે મારે માટે શું સંદેશો છે કે દાદા નો એમના માટે શું સંદેશો છે? દાદા નો એમના માટે શું સંદેશો છે? દાદા એ એમના માટે શું કરવા, એમને માટે શું કહેવાનું છે દાદા ને? શું કહેવાનું? રહેવાના છો હમણાં? દાદા એમને કીધું કે પરમેનન્ટ છે, ઇટરનલ છે, તો આ દેહમાં ભેદ ખરો કે એક જ છે? એક છે કે પરમેનન્ટ અને ઇટરનલ એ બે જે શબ્દો છે એમાં કઈ સરખા કે બને કઈ ભેદ છે? ભેદ તો કશું ખાસ નથી, પણ ઇટરનલ પરમેનન્ટ કરતા ઊંચી વસ્તુ છે સમજવા માટે. બરોબર ને? એટલે આત્મા ઇટરનલ ગણાય છે. પરમેનન્ટ શબ્દ વસ્તુ જે છે ઇટરનલ વસ્તુ જુદી છે, પરમેનન્ટ છે એમ કહેવાય. પણ ખરી રીતે આત્મા ઇટરનલ છે. ઇટરનલ છે, ઇટરનલ અવસ્થામાં આત્મા પરમાત્મા છે. એટલે તમે ફરી વાર કે આવો ત્યારે મને યાદ કરીને મારી પાસે આવી દેજો. આ દુઃખ હાલવાથી ઓછું થશે એવું નિયમ નથી. સમજણ થી દુઃખ જશે બધા. આ ઊંધી સમજણ થી બધા દુઃખ બેઠા, અને છતી સમજણ હોય ને તો બધા સુખ થઈ જાય. આ કવિરાજ ને છતી સમજણ આપ્યા પેલા કે મારું દુઃખ કેટલાક દુઃખ થશે એમ જાણો છો? કોઈ જગ્યાએ તારા ચંદુભાઈ ઓફ થઈ ગયા. હવે ચંદુભાઈ તો 90 વર્ષના. ચંદુભાઈ એમાં કોકના જમાઈ મોદા હતા, પછી એનો ચંદુ કહીને તેને તાર હો ભલે ચંદુ ઓફ થઈ ગયો. ગયા બોલા એટલે કેટલું દુઃખ થયું છે એમાં દુઃખ છે. આ બધા કોણ મરી ગયું, કોને તાર, કોને ગેર દુઃખ ને આવું, આ બધા દુઃખ એવા છે બધા. એ બરાબર એ બધા કાઢનાર જોઈએ. આ બધા સમજણ પાડનાર કે આ નો તારું, તને લાગતું લખતું નથી, તને અસર નથી થતી, એવું કાઢનાર જોઈએ. તમને આ દુઃખ થાય છે કે છે? પગાર મળતો તો એ દુઃખ હતું કે દુઃખ પણ કાઢે. જે સુખીઓ પોતે હોય તે કાઢે. પોતે સુખીઓ હોય, સુખીઓ કોણ થાય? જેના બુદ્ધિ ના હોય જરાય. આખું જગત તો બુદ્ધિ વાળું છે. બુદ્ધિ થી ઇમોશનલ થઈ જાય, શું થાય? આ ગાડી ઇમોશનલ થાય, શું થાય? આ ટ્રેન મોટર માં ચાલે છે તે ઇમોશનલ થાય, શું થાય? બુદ્ધિ ઇમોશનલ કરે. એટલી બધી કરવી છે કે આજે બીજા જીવો બધા જીવો સુખ ને ખોળે છે. કોને ખોળે છે? દુઃખ ગમતું નથી કોઈ જીવ ને. કે પછી માનવ જીવડું હોય ગમે તેવું હોય, કે મનુષ્ય હોય કે સ્ત્રી હોય કે પુરુષ હોય, કોઈને દુઃખ ગમતું સુખ મળે છે તો પણ સંતોષ નથી. આ લોકો એનું શું કામ છે તને સમજાય? નથી સમજાય નહી. આ સુખ એ સુખ નથી. આ સુખ એનું નામ કહેવાય કે જે આયા પછી જાય જ નહીં. એવું સુખ હોય ખરું? જે આયા પછી જાય જ નહીં એવું સુખ હોય ખરું? પછી દુઃખ આવે જ નહીં, એક વર્ષ દુઃખ આવી ગયું પછી દુઃખ આવે નહીં, એમનો દુઃખ કહેવાય. એવું સુખ ખોળે છે એને મોક્ષ કે છે. શું કે છે? કાયમ માટે મનુષ્ય અવતારમાં અહીંયા આગળ સુખ રહ્યું એટલે મોક્ષ થઈ ગયો. અહીંયા આગળ પછી તો આગળ આ કર્મો નીકળી જશે એટલે પૂરો મોક્ષ થઈ ગયો. બોલો કરું ને? પણ અહીં મોક્ષ થઈ ગયો છે, અહીં હાજર થઈ ગયો છે. કથાએ થવા ના જોઈએ, કથાએ તને થાય છે કયો કાત? શું કે છે? થાય છે. બઉ ગમે છે કથાએ તને? ગમતા તો નથી પણ થાય છે. એ કસાય એ જ દુઃખ છે. આખું જગત કસાયમાં જ પડ્યું છે. એ જગત લોકોને કસાય ગમતા નહીં, છતાંય પણ કસાય અમને ઘેરી લીધા છે. કસાયના તાબામાં જ આવી ગયા છે બધા. એટલે શું કરે બિચારા? ઘણો પોતાને ગુસ્સો ના કરો એટલે ગુસ્સો થઈ જાય. તારે કોઈ વખત થઈ જાય ખરો ગુસ્સો? તારે નહીં થતો? નહીં બિલકુલ નહી. એમ કે બીજું કપટ બપટ કરતા આવડશે? તારે કેવું ટેમ્પરરી સુખ જોઈએ છે? કાયમ નું કર્મો તો ગમે તેવા હોય પણ આપણને કાયમ નો સુખ આપનાર કોઈ દેખાડનાર મળ્યા નથી. પોતે કાયમ નું સુખ કોઈ ભોગવતા હોય તો એમને આપડે કઈક મને રસ્તો દેખાડો, મને મારી પર કૃપા તો કરો થઈ જાય. પણ એવા કોઈ મળ્યા નહીં. અને આ દુખિયા ના દુખિયા મળ્યા એ દુઃખ એનું ના ગયું, આપણું ના ગયું. સમજ પડ્યું ને? એટલે જ્ઞાની પુરુષ એકલા જ છે, તે કાયમ સુખી હોય અને મોક્ષ માં જ રહેતા હોય. એમની પાસે જઈએ તો આપડે ઉકેલ આવે, નહી તો બધું ભટક ભટક કરવાનું છે. બધું પછી એ છે તો આપડે તો આગળ આવે છે. બધાના જ્ઞાન આપડે તો લઈ જાય છે. તાર થોડી શાંતિ રહે તો અહીં સી શાંતિ રહે. જ્ઞાન વગર સી શાંતિ રહે? ગાંધીજી અને જ્ઞાન વગર સી શાંતિ રહે? અજ્ઞાન એ દુઃખ છે. શું છે? અજ્ઞાન એ જ દુઃખ છે. શું નામ તારું? ચિત્રા. ચિત્રા ખરેખર ચિત્રા જેવું નક્કી કર્યું તો વર્ષો લાગી તો ખુદા ખુદ ખુદા ખુદ ધમાલ ધમાલ કરી નાખે. કેવી રીતે ભાઈ રહે? અહીં તને ગમે ના થાય કોઈ ઘરે આવેલી કેવાય જાણા છે બેન? તું આપણે સોનું અને સોનું ને પિત્તળ બે દેખાય છે પણ કયું સોનું છે તને ઓળખ પડી ખરી? ના બેન, આ તો મહાવીર સ્વામી કહેલો માર્ગ છે ને. હા, કોઈ શિક્ષણ કરું મહાવીર સ્વામી એકલા ને. તો જો દીક્ષા ની જરૂર ના હોય તો મહાવીર સ્વામી પણ ઘરથી ના નીકળ્યા હોય. ઠીક છે, ત્યાગ અને વૈરાગ ની જરૂર ના હોય. એ કે છે દીક્ષા ની જરૂર ના હોત, ત્યાગ અને વૈરાગ ની જરૂર ના હોત તો મહાવીર સ્વામી એ ઘર માંથી નીકળ્યા ના હોત. હા બરોબર છે, પણ તે દીક્ષા ની જરૂર છે, ત્યાગ વૈરાગ ની જરૂર. પણ દીક્ષા કોઈ ને ત્યાં કોઈ જોવા માં આવી? દીક્ષા ના, દીક્ષા કોઈ લીધેલી દેખાય છે? મારી દ્રષ્ટિ દેખાય ના ભાઈ, એ તો એ વિતરાગ ની દીક્ષા નથી. આ તો બધી વિતરાગ ની દીક્ષા કેવી હોય કે સંપ્રદાય ના હોય કેવી હોય? પણ હજાર માં એક તો કોક તો સાચો હોય ને. તમારી દીક્ષા સાચી નથી, કારણ કે સંપ્રદાયિક દીક્ષા, સંપ્રદાય એટલે મત મત મત વાળી દીક્ષા. અને કોઈ મત મત ગતમત વાળો કોઈ મોક્ષ જાય જ નહીં. બધાઓને ગજ મત છે એ વાત હું માનતી નથી. ઠીક છે, પેલા દિગંબરી હોય, ચેતંબરી હોય, સ્થાનકવાસી હોય, અચલ ઘટના હોય, બધા કુંડા વિતરાગ ધર્મ પાડવો છે. આ આપણો ચોખ્ખો વિતરાગ ધર્મ છે. કેવો છે? પ્યોર પ્યોર વિતરાગ ધર્મ. ચિંતા જ ના થાય પછી. અને આ મોક્ષે લઈ જનાર આ નાના જીવતોને મારવી એ દ્રવ્ય હિંસા કહેવાય. અને કોઈ માનસિક દુઃખ કરવું, કોઈના ઉપર ક્રોધ કરવો, ગુસ્સે કરવો, એ બધું કરવું એ બધા હિંસક ભાવ કહેવાય. સમજ બરાબર ને? તો એમને જે ગુસ્સો થાય છે એ ક્રોધ નથી, ગુસ્સો છે. એટલે એ ગુસ્સાની પાછળ એ પ્રતિક્રમણ કરે છે, એટલે એમને ધોવાઈ જાય. આ તારા બાર પ્રતિક્રમણ કરવાના દરેક ફેરે, દિવસમાં કેટલાય પ્રતિક્રમણ કરવા થાય છે. અને એટલે અહિંસક ભાવ નથી એટલે મોક્ષ થાય એનો. એક અવતારી વિજ્ઞાન છે, સ્વામી તીર્થંકર વિજ્ઞાન છે. આ અહીંયા આગળ અહીં વસ્તુઓ ત્યાગ નથી કરવાનો, અહંકાર ને મમતા નો ત્યાગ કરવાનો. શેનો કરવાનો? બાપુજી નો કઈ અહંકાર ઓછો દેખાય છે? કરવાનો નથી. વિતરાગ માં મતભેદ ના હોવું જોઈએ, મતભેદ ત્યાં મોક્ષ નહીં. મતભેદ એ જ બંધન. શું કહ્યું? એટલે જ્યાં સુધી તીર્થંકરો હોય છે ત્યાં સુધી મોક્ષ માર્ગ ખુલ્લો રહે છે. પછી તીર્થંકરો ગયા પછી મતભેદ જાણવા ગામે છે કે લોકો નું બગડી જાય. છતાં એ અધર્મ નથી, ધર્મ છે. શું? પણ ધર્મ નું ફળ સંસાર. ઘોડા ગાડીઓ મળે, મોટરો મળે, પુણ્ય બંધાય, પુણ્ય પુણ્યનું ફળ મળે, સમજાય ને. અને આ મોક્ષ તો અંદર થી એમ લાગવું જોઈએ કે આવો મારે મોક્ષ થઈ ગયો છે. તારે બાપુજી ને પૂછ્યું તા કે મારો મોક્ષ થઈ ગયો છે એવું મને લાગે છે. તારે મધન ને પૂછ્યું તા કે મને મને થઈ ગયો છે. તે પૂછ્યું નહીં કુદર કઈ વાતાવરણચારી હોય તેમાં બધા માં ઈચ્છો તારો કરો. અમર ઈચ્છો કઈ નઈ કે મોટી મૂડી છે ના, પણ અમર કોઈ ઈચ્છો આપે છે ને? આ સ્વતંત્ર વસ્તુ છે. ના એ ખરું કે છે, બિચારી એવું નઈ મોડે બોલો તમને બધા દેખાય છે ભાઈ? આ એમનામાં ક્રોધ માન માં આયેલો દેખાય છે? વિચંદ એમનામાં નહીં દેખાય. તને કેમ દેખાય છે? દીક્ષા નાની ના થઈ લેવી જોઈએ. કેવી દીક્ષા? આપીએ ત્યારે તો આત્મા આત્મા આપણને પ્રાપ્ત થાય, એટલે દીક્ષા વગર તો આત્મા જ પ્રાપ્ત ના થાય. અમે દીક્ષા જ આપીએ છીએ મોટા મોટી, તાર વગર મોક્ષ થાય જ નહીં ને. લોકો આમ જે દીક્ષા છે ને એ કપડા બપડા બદલી નાખ્યો, નાગા કર્યા, બાવા કર્યા, એને દીક્ષા સમજે ના. એને દીક્ષા દીક્ષા એટલે એ વસ્તુ જુદી છે. અજ્ઞાનતાથી અજ્ઞાનતાની દીક્ષા આપી દેવામાં આવે છે. કે આખી અજ્ઞાનતા એટલે અહંકાર ક્રોધ માન માયા લોભ બધેને દીક્ષા કરી નાખવામાં આવે છે. એગો મે સાસો પા નાન દન સંજુઓ. શું કહ્યું? જે કઈ ગત નો કે મત નો જે કલ્પનાઓ બધી છે એ બધો સદ વ્યવહાર નથી. કે મુખની વાત ક્યાં ગઈ? વ્યવહાર નથી. આત્મા ગણ્યા પછી બધું છૂટી જાય છે. એમને આત્મા ગણ્યો છે એવું તને કઈ ખબર પડે? મારી દ્રષ્ટિ આપીએ તો સમજી, દ્રષ્ટિ તને આપીએ તો એ દ્રષ્ટિ પછી જોજે. તારે જોવું જ ખરું ને એ દ્રષ્ટિ થી? તો હું કઈ કે લે બેન આ દ્રષ્ટિ આવે જોજે. સમજ ને, એક વાર આવજે હું કલાક બે કલાક માં તને દ્રષ્ટિ આપી દઈશ. આ તો સત્સંગ કરે આ તો. તમે જ્ઞાની છો તો એટલું કહો કે મારો મોક્ષ કેટલામાં ભવે છે? મારો મોક્ષ કેટલામાં ભવે છે? કોનો? એનો પોતાનો. ના એવું જ્ઞાન તો અમારે બોલાય નઈ ને, એવું જ્ઞાન અમારે હોય નઈ. અમારે કેવું જ્ઞાન નથી થયું, એટલે અમારે ચાર અંશ જ્ઞાન ઓછું છે. તને સમજ પડી ને? કેવું જ્ઞાન થયું હોય તો કહી શકાય કે આટલા તારે તારો મોક્ષ છે. આ બેને પાછી પૂછે ને કે મારો કેટલા, તારો મોક્ષ છે શું કામ છે? શું ખાતા હોય તારે મોક્ષ લઈને આવે, દફડો ના ખાતા હોય તો બીજો લઈને આવે. વૈરાગ આવો છે ને, વૈરાગ નથી જીવો ને. બેન પછી લો ઉત્પન્ન થાય છે, બધું થાય છે. હા પછી પછી એને કેમ કરીને તું એને સમાધાન કરું? સમાધાન ઉડી જાય, મારે લાવવા છે. પણ લાવવાની ઈચ્છા થઈ નઈ કઈ જાય કામ. ઓના ગાંધી નો મોડો નથી. જ્ઞાન પ્રગટ થાય ત્યારે શું થાય? જ્ઞાન પ્રગટ થાય એટલે બધી વસ્તુ ના પ્રકાશ થયા પછી, પ્રકાશ થયા પછી બહાર ઠોકર વાગે માણસ ને. અંતર માં શું ફરક લાગે? અંતર માં પારગ નું સુખ, આ દુઃખ જ ના થાય, દુઃખ સ્પર્શે નહી, ચિંતા ભરી કશું સ્પર્શે જ નહી. નામ કે દીધી ચિત્રા. ફરક પડે આ મને થયેલું બધા પાર વગર ના ફરક છે. ફાધર માં એમના કેટલા બધા ફરક પડ્યા છે હું જાણું છું. તમે કહો તો ખબર પડે ને, અમને દેખાતો નથી. તમે કહો તો અમને ખબર પડે, આમ તો અમને દેખાતા નથી. તમને ના દેખાય ને દ્રષ્ટિએ? હા વાંચો ચશ્મિત ના ચાલે. હા જય સચિદાન. તમે અભયન એને માટે દિવ્ય ચક્ષુ જોઈએ એ તમે આપીએ ત્યાં ચાલે. પછી તારે હું દિવ્ય ચક્ષુ જોયે છે. પિત્તર ઉપર હોનારો ધાવ શું કરી લાવે? કે ચાલો કાટ ચડાવજો. એસી કાટ ના ચડે એને. એટલે આપણે જરાક કોણ ઉપાડવું પડે, કાપ કાપ કરવો પડે જરા. આ બધી જાતના લોક ઉપર ઢોળ ઢાળ ચડાયેલા પેલા હાથા હોના કરતા બધા ચડતો ચેલું હોય. આ તો દુનિયાના લોક બધા સાચી વસ્તુ પામવાના છે ને લોકો. જો એના મનમાં બીજો બીજો એક પગથિયું આગળ વધે કદાગ્રહ કહેવાય. એટલે ધર્મ ના હોય તો સારું, પણ આ મતાગ્રહ ને કદાગ્રહ તો બહુ જ ખોટો. ધર્મ ના હોય તો ચાલે. દિશમકાળમાં જીવો માની બેઠા છે, પણ એમના ઉદય હશે શું થાય? પણ ઉદય હોય ને એમનો શું દોષ છે? ઉદય બધી બહુ ક્રિયાઓ હોય છે. શું બધું માની બેઠા છે બધા? એની શાંતિ રહે જરા. પણ શાંતિ એકલા શું કરે? ક્રોધ માન માયા લોભ નહીં જોઈએ. મોક્ષ જવું હોય તો શાંતિ નો બહુ ઉપાય હોય. પણ દાદા એમને એમનું જ્ઞાન જો આપવું હોય તો આપે, પણ દાદા નું ભાઈ ગ્રંથ માટે કેવું પડે? એ મૂકી દેતો જ આપીએ. એનો અર્થ શું? શું પણ દાદા એ તો કહો. શું ખાલી જીભ અહીં ચોટાડવાની ઉપર? ભલે જીભ ચોટાડે એટલે શું? પણ થાય શું એમાં? જીભ ચોટાડે એટલે શું થાય? એમ અહીં ઉપર થી ધરે પેલું સુધારે. પણ ધરે ઉપર થી ધરે એટલે શું થાય? ઠંડક રહે નહીં. તમારે રસ ધરાવો છે? ધરી ગયો દાદા. અહીંયા આગળ સાધુ લોકો કર્યા કરે, પેલા વેદાંત માં કર્યા કરે, આમાં કર્યા કરે. ત્યાં સુધારસ લાયા હતા આપડા સૌભાગ્ય બે લાય સંસ્કૃત. સમ્યક દર્શન હોય કે સમ્યક જ્ઞાન હોય તો વાત સાચી. આવું બધું ઉપયોગ હતું. પણ આનંદ આવતા લોકો આનંદ ભટેક ભટેક કર્યા કરે. મનમાં માની બેઠા છે એને કશું લેવાય નઈ, દેવાય નઈ આત્મા ને. એને કશું લેવાય દેવા નહીં. આ પૂતગલ રસ છે સુધારક. ભાષામાં કોણ કાઢે એમને એક શબ્દ નહી બધા શબ્દ ની ભાષામાં કોણ કાઢે? નામ કર્મ હોય તો બીજા કર્મ છે, નહીં તો બીજા તો નામ કર્મ નહીં હોય તો કશું નહીં હોય. કે નામ કર્મ પહેલું જોજો, એ જોવાનું સાધન છે. શું છે? પછી તો આપણને દિલ ઠરે. એ માથેથી કેવાનું નામ કર્મ કેવું સુંદર. માથેથી જય સચિદાનંદ. એવું છે, ઘરાકી જોઈ ના છે? ઘરાકી તો જોઈએ. હા, તો ઘરાકી બધા ઉઈ ગયા હોય. શું થાય? ગુણ રહ્યો હોય તેના ઓળખાય વાત. નિશ્ચય સંકેત તો થયું જ નથી. એટલે મૂળ સંકેત તો થયું જ નથી. આ વ્યવહાર, વ્યવહાર સંકેત કોને કહેવાય? કે તીર્થંકરો મોક્ષે લઈ જશે વિતરાગો, અને વિતરાગ જ ધર્મ માન્ય છે. તો દેવ ગુરુ નો ધર્મ એ વ્યવહાર સંકેત. શું કહે? શબ્દ જ્ઞાન હોય દાદા. હે, માત્ર શબ્દ જ્ઞાન ને, શબ્દ જ્ઞાન જ ને, શબ્દ જ્ઞાન જ ને. વ્યવહાર, વ્યવહાર જ્ઞાન એટલે શબ્દ જ્ઞાન ને એમ કે છે. શબ્દ એટલે વ્યવહાર. ત્યાં માન્યું, આપણે માન્યું, બિલીફ માં આવ્યું. બિલીફ માં પછી બીજું ના માનીએ આપણે. શું? મોક્ષે લઈ જનારું આ બીજા છે તે બધા લઈ જશે એવું ના માને. વિતરાગો જ મોક્ષે લઈ જશે. શબ્દ એકલું નહીં, બિલીફ બેઠી. બિલીફ, બિલીફ બેઠી. શી બિલીફ બેઠી? શબ્દ થી તો આ ઘણા લોકો વાંચેલું હોય છે કે વિતરાગ ધર્મ મોક્ષે લઈ જશે. પછી આ ગુરુદેવ ગુરુ ધર્મ જોયે, એ બધું વાંચેલું બહુ લોકો હોય. પણ જેને બિલીફ બેઠી તેને સંકેત કહેવાય. શું કહ્યું? એ વ્યવહાર સંકેત. એ ગરીબ ઉડી જાય એનું કઈ છે કોણ ને? ગરીબ ઉડી જાય. તેને જરા મીઠું લાગે આપડી વાત. કઈ લખ્યું કોણ ઓળખે? કોણ છે આ પદોમાં ગાયું છે ને? આ ઓળખે કોણ? એ જ ઓળખે. કેટલી બધી પુણ્ય હોય તારા શબ્દ પારખાય, પરખાય. પરખવું હેલું નથી. પરખ્યું એટલે વગર મહેનતે મોક્ષ ને. જો પરખ્યું એટલે વગર મહેનતે મોક્ષ થઈ ગયા. શું નથી કે મહેનત કરી જ કે છે ના? રસી ભાઈ ક્યાં મહેનત કરી? નોકરી કેમ નું છે? આપડી આપડી કોઈ જગ્યાએ ભૂલ થઈ જાય છે તો આપડે એવા વિચારના છે. બીજા બધા શું કે છે? આપડે આપણું કરું, બીજા માથા ના પડશે. અને આપડે કે છે, આપડે તો મહી વસ્તુ જાણીએ છીએ. કોઈ જાય ભૂલચૂક રહી જતી હોય તો આપણે સુધારવા તૈયાર છીએ એવું આપણે એવું જાણવાની ઈચ્છા છે. શું છે? જાણવાની ઈચ્છા. ના એટલે આમ નહીં, આપણી તપાસ કરવાની, ચોક્કસ કરવા. આપણે ચોક્કસ તપાસી જોવાનું કે આપણે આપણો માલમાં કઈ આની ફેર છે કે શું છે. વધારે પાકું થતું જાય. હે, વધારે પાકું થતું જાય. ના પાકું થતું નહીં, એમને તપાસવાનું ખાલી. જો પછી એનું આમ સ્થિરતા રહે પછી. ફીરતા બધી હો ટકા રહ્યા છે. પણ પેલું છે એમ તો જોયું હોય ને તો ફેર પડે. કૃપાવજી, કૃપાવજીની વાણી જોડે કોઈ વાણી જ નથી બારે. એ બધું બુઆ બુમ ગમે કરે ને, એને મળતી નહીં આવે. એ વાણીનો અક્ષર નથી કોઈ પાસે. કેવું? કૃપાવદેવમાં જેટલું લખ્યું છે એટલું બધું પૂરું થઈ ગયું છે. જેટલા શબ્દો લખ્યા છે એકોઈ શબ્દ પૂરો નથી થયો નથી. એ જયારે તમે પત્ર વાંચો ત્યારે મને પૂછો કે ભાઈ આ તો આમાં આજુ આ તો મેં કર્યું નથી. તમે કહો કે ના એ આ રીતે છે આમ, તમને એવું લાગે. પછી હું તમને સમજાવું ત્યારે તમે પોતે જ કહો કે ના બરોબર સમજી ગયો વાત. સમજાવ્યું હતું, સમજાવ્યું હતું. નહી તો બાર બાર ભડકાઈ મારે આરંભ પરિગ્રહ છોડ્યા નથી શું છે મોક્ષ ના શાની વાતો કરો છો તે એટલે પાછું મને મન થયું કે આરંભ પરિગ્રહ તો છે ને આ છે આરંભ પરિગ્રહ ને આ બધું આ પરિગ્રહ એ બધું પૂછે હું નથી આરંભ પરિગ્રહ આરંભ પરિગ્રહ હોય તો હું જ કહી દઉં ને કે ના મોક્ષ ના થાય કોઈ દાડે શું કહ્યું મતિ જ્ઞાન ના થાય કૃત જ્ઞાન ના થાય ઉદિ જ્ઞાન ના થાય મતિ જ્ઞાન ક્યારે ઉજે આરંભ પરિગ્રહ નિવૃત્તિ ચિંતા છે ચિંતા વખત માણસ જ ના હોય ખબર ને એ સાધુ હોય બાવો હોય કે તમને કા પદ પરિણિત છે શું કહ્યું જમાધિ વ્રત હોય કે ઉપાધિ વ્રત હોય ચિંતા વગર કોઈ માણસ ના હોય ચિંતા એટલે શું અહીં નિરાકુરતા વ્યાકુરતા વ્યાકુરતા રહ્યા જ કરતી હોય ને પરપરિણિત છે શી રીતે ખબર પડે પરપરિણિત છે આકુરતા વ્યાકુરતા રહ્યા કરે હે આકુરતા વ્યાકુરતા હા પણ તે પરપરિણિત છે એ રીતે ખબર પડે આમ કે છે અમે શુદ્ધ આત્મા છીએ પણ તેનું ભાન નથી ભાન તો હું રાયચંદ છું એવું ભાન છે શું છે શું ભાન છે હા મહારાજ નું નામ છે ગાંધી સ્વામી છે એવું ભાન છે હું કરું છું એવું ભાન શું છે આ જે કરું છું તે હું કરું છું કરું છું હું ના કરું કેમ કરીને થાય એ બધી પરપરિણિત હું કરું છું કે તારે બધી પરિણિત હું કરું છું એ જ પરિણિત કરે છે પારખો અને પોતે કે હું કરું છું એ પરિણિત કારણ કે આ લોકો શું કહે કે છે કે જેને જ્ઞાન નથી તે લોકો શું કહે કે છે એટલે આ ક્રમિક માર્ગ વાળા છે શું કહે તેને તો કૃપાલ દેવ કહેતા હતા ને હરી કરે છે ફલાણો કરે છે ફલાણો કરે છે તો પછી કોઈ કોઈ પ્રારબ બોલે કોઈ કોઈ પ્રારબ લખે ને પ્રારબ કર્મ છે તો કોઈ થોડો હરી કરે છે એમ કે નાથ ને અંબારે કોઈ ખરો તો ને આનું ખરું શું એટલી બધી માન્યતા રહેવી જોઈએ કે આ મારા ઉદય નું ફળ છે આ ઉદય કામ કરે છે ઉદય કર્મ શું કહ્યું ઉદય કર્મ કામ કરે હા આ ઉદય કર્મ કરે છે શું આપણે વ્યવસ્થિત કરે છે એટલી બધી જાગૃતિ રહે નઈ ને જ્ઞાની દશા બહુ સારી હતી છેલ્લી બે વર્ષમાં છેલ્લા ચાર પાંચ વર્ષ બહુ સરસ રહી બત્રી પછી ની સ્થિતિ તો અમિત ગતિ સમજાય છે ને પર પરિણતિ એ લોકો એમ કે પાછા કે આપણને ઉતર આપણે બધા ગયા ને તમને કહે છે આપણે કહે છે પર પરિણતિ માણસ લોકો આપડે આ કેવું પડે તો મારા મારા થાય, એમને દુઃખ ના થાય એટલા માટે આપણે આપણે ખબી લઈએ. વાંધો શું છે પણ એ કહે કરે આપણે, તને કહેતા શું કરું ભાઈ? લાકડી મારે, આંખ મારે, બધી મારે, આંખે મારે. દાદા એ લોકો બીજાને કહે કે તમે પર પરિણતિ માં નથી છો, પર પરિણતિ માં છો એમ કે તો પોતે ન હોય ત્યારે જ કે ને મારું હાથી છે એનું પિત્તળ છે પણ એને સમજણ નથી એટલે બિચારા આવું બોલે છે, એટલે એને સહન કરે. આ દુનિયા જે હાથા છે એનું સહન કરવાનું છે, સહન કોને કરવાનું? ભ્રાંતિ કેમ હશે તો પછી એને કઈ જાતની ભ્રાંતિ હોય? એ બધી જ ભ્રાંતિ છે ને, આખી ભ્રાંતિ છે. પોતે તો માને કે માને થી કઈ વરે કઈ, તમારી પર બેંક માં 2 લાખ હોય તો તમે શિકાય જયારે ત્યાં લખો ત્યારે ત્રણ શાંતિ લાલ મન માં માની દેખ મારી પાસે 2 લાખ આવી જાવ કે છે, તો પછી 1000 લાખ ત્યાં લખે છે માના થી કે ચાલે કયું. કઈક હશે તારે એમ કેતા હશે ને કે તમે લોકો છો અમે નથી, એમ એમ એમ જાય એમ કે તમે લોકો આમાં છો અમે આમાં નથી. આપણે એ હરાવે ત્યાં સુધી બહુ બળ હોય એમને, મતલબ એ હરાવાનું બળ તો બહુ હોય, આપણું પાસે હરેલા જ હોય. આપણે તો હરેલા હોય સર, પાછું આવવું પડે. આપણે કસાઈ કુહાય ને, એમને કસાઈ કુહાય તો એ તો લડાઈ ખરા કલાક 2 કલાક. આપણે દેવું ના કહેવાય, આપણને કસાય, આપણને તો કસાય થવાનું નથી, પણ આ વખત આપણને ઉત્પન્ન થઈ જાય આપણે કાચા હોય તો, પણ એને એને થાય છે તે જ મારા નિમિત્તે થાય છે, એટલે એ ના કહેવાય આપણને. આપણે નિમિત્તે એને કસાય થાય છે એ પણ આપણને પોસાય નહીં, આપણું જ્ઞાન એક્સેપ્ટ કરતું નથી. આ કોઈ ચિંતિત માત્ર રૂપ એવું આ વિજ્ઞાન છે. અમે કિંચિત માત્ર કોઈ જીવના અપરાધમાં આવતા નથી. આ બોલીએ તીગડે નથી આવતા, અમારી મચુદરીમાં ચાલુ હોય એમ કઈ બોલ્યામાં એ હોય, પણ વાત તો સમજણ પાડવી પડે ને. એ કે તમારું હાથું છે તો તમે શું કહો? એ ખબર પડશે, પણ એ બીજાને કે તમે આમ છો ને અમે આમ નથી, ભાન જ નથી કર્યું. જ્વાળજન ના બોલે, જ્વાળજન ના બોલે ભાઈ, એવું કહ્યું ને, ભાન જ નથી એ પોતે ખોટી માન્યતામાં છે, ભાન જ નથી. જો ભાન હોય તો ના જ બોલે ને, એ ભાન જ નથી કે ભૂલ કરી રહી છે. મુરુગન ગયા હતા ને ત્યાં આગળ જૈનનું વાહન જૂનું ને બધું થઈ ગયેલું છે, આ તૂટી જવાની તૈયારીમાં છે, અને તે ખરાબ કે છે. શું કે છે એવું આ વાહન ક્યારે લાગે પડે? તેથી કપાવતી મેં લખ્યું છે કે અમે આખી આખા દુનિયામાં ફરીને આખા આખા જગતમાં ફરીને પણ અમે છે તેને એ કરી શકે છે. એવું લખી શકે છે કે બધાને જ્ઞાન આપવાની ભાવના નથી ના, પણ જગતમાં ભરીને એવું લખ્યું છે.